સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરું આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાન. જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યજ્ઞ, સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન. કેવા સંત શિરોમણી, ઘણી ઘણી શું કહું વાત, જેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. કામ દુધા કલ્પ તરુ પારસ ચિંતામણિ ચાર, સંત સમાન એકે નહીં મે મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એ માર્યું મળી ચડી જાય છે, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ. એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જે મારતી, સૌને આપે હિત ઉપદેશ. એવા સંતને નામું શીશ, સદગુણ ના સિંધુ ગંભીર, સ્થિર માતી અતિશય ધીરા, માન અભિમાન નહીં લેશ. એવા સંત મે નામું શીશ, અહંકાર નહીં અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીતા, ઇન્દ્રિય જીતી ભજે જગદીશ. એવા સંત મે નામું શીશ, નિર્ભય બ્રહ્મ વીત પુનીત, ક્ષમાવાન ને સરળ ચિત્ત, સમર્થ સત્યવાદી સરેશ. એવા સંત મે નામું શીશ, તેજે તપે યશે સંત પૂરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે શૂરા, શુભશીલ સુખ ના દાનેશ. એવા સંત મે નામું શીશ, કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગીરા સમભાવ અપાર, નહીં આનર્થ ઈર્ષા કલેશ. એવા સંત મે નામું શીશ, ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપારા, અતિ પવિત્ર રહે આહો નિશ, એવા સંતને નામું શીશ. સમતમાદિ સાધને સંપન્ન, બોલે માળીને માન રંજન, શ્રુતવાન માં સૌથી સરેશ, એવા સંતને નામું શીશ. આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ, અષઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું શીશ. સંશય હર્તાને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ ના વેતા, કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું શીશ. સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે, વળી પર દુઃખ હરે હંમેશ, એવા સંતને નામું શીશ. કામ દ્રવ્યને માન છે જે હ, તે હ સારું નથી ધાર્યો દેહ, જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું શીશ. સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે, એવે ગુણે મોટા જે મુનિષ, એવા સંતને નામું શીશ. સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ના જુએ જરા, મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું શીશ. કરે કારજ કળી માળ ધોય, લાભ અલાભે સ્થિર માતી હોય, ડાયા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું શીશ. સુણી પાર કા દોષ ને દાતે, તે જીવના રૂડા થવા માટે, પૂરે અધર્મનો નહી પ્રવેશ, એવા સંતને નામું શીશ. અચપળતા અચિરકાળી, ધ્રાય નહી ધ્યાને મૂરતિ ભાળી, સદા ગ્રહમાં રહે આહો નિશ, એવા સંતને નામું શીશ. કૃપાળુને પર ઉપકારી, જ્ઞાન દાનથી ન જાય હારી, કેની નિંદા દ્રોહ નહીં લેશ, એવા સંતને નામું શીશ. સગા સૌના શીતળતા અપાર, નિર્વિકારી ને લઘુ આહાર, શરણાગત ના દાતા હંમેશા, એવા સંત ને નામુ શીશ, દગો નહી સંગ્રહ રહીતા, વિવેકી વિચાર ધર્મવંતા, સદા પવિત્ર ને શુભવેશ, એવા સંત ને નામુ શીશ, રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ, અતીત જ્યોત્રિયાનો પ્રસંગ, પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંત ને નામુ શીશ, એવા સદગુણ ના છે ભંડાર, સર્વે જાન ના સુખ દાતાર, અજ્ઞાન તમના છે દિનેશ, એવા સંત ને નામુ શીશ, એવા સદગુણે સંપન્ન સંત, કરો કૃપા મુપર્ય અત્યંત, ગાવું મહારાજ ના ગુણવાળી, કરજો સહાય તમે સૌ વળી, વળી વંદુ હરી જન સૌને, આપજો એવી આશીષ મુને, હેતવાધે હરિ યશ કહેતા, એવી સૌરે જો આશીષ દેતા, અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ, માટે સ્તુતિ કરું છું તમારી, કરજો સહુ મળી સહાય મારી, કરી વિનંતી વારંવાર, હવે કરું કથાનો ઉચ્ચાર, હરિ યશ કહેવા હરખ્યું છે હૈયું, કયા વિના જાતું નથી રહ્યું, હરિ યશ કહેવા હરખ્યું છે હૈયું, કયા વિના જાતું નથી રહ્યું. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.